શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 44મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિ વિસનગર અને વડનગરના હરિભક્તોને સુખ આપી તેમને પૂછીને શ્રાવણ સુદ 5મી તિથિએ ત્યાંથી વિદાય થયા. અતિશય સ્નેહને લીધે પાછળ આવતા બંને પૂર્વાસી ભક્તજનોને પાછા વાળી માર્ગમાં આવતા ગામો તથા નગરોના ભક્તજનોને સુખ આપતા શ્રીનગર શહેરમાં પધાર્યા. સૌના અતિશય વહાલા ભગવાન શ્રીહરિ આપણા પૂર પ્રત્યે પધારે છે એવા શુભ સમાચાર સાંભળતાની સાથે જ શ્રીનગર નિવાસી સર્વે ભક્તજનો અનેક પ્રકારના વાજિંત્રોનો નાદ કરતા કરતા વિવિધ પ્રકારના રથ, પાલખી આદિ વાહનો લઈ તેમની સન્મુખ ગયા. તે સમયે શ્રીનગરથી અર્ધા કોશ દૂર એક શોભાયમાન સુંદર ચાલવાળા ઊંચા અશ્વ ઉપર બિરાજમાન થયેલા શ્રીહરિના દર્શન થતા સર્વે ભક્તજનોના નેત્રોમાંથી પ્રેમના અશ્રુઓ પડવા લાગ્યા ને સૌ તત્કાળ શ્રીહરિને દંડવત પ્રણામ કરવા લાગ્યા. હે રાજન, તે સમયે ભગવાન શ્રીહરિએ પણ નજીક આવી સૌ ભક્તજનોને યથાયોગ્ય સન્માન આપી આવકાર્યા. ત્યારે સૌએ અતિ આદરથી શ્રીહરિને શિબિકામાં બેસાડ્યા અને તેમની સાથે આવેલા સંતોને રથ આદિ વાહનોમાં બેસાડ્યા. હે રાજન, અતિશય આનંદિત સર્વે ભક્તજનો વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા અને શ્રીહરિના ગુણોના ચરિત્રોનું ઉચ્ચસ્વરે ગાન કરી આગળ ચાલવા લાગ્યા. એમ કરતા સર્વેજનોએ શ્રીનગર શહેરમાં પ્રવેશ કર્યો. મુનિમંડળે સહિત ભગવાન શ્રીહરિ શ્રીનગરના નવાવાસમાં પધાર્યા. ત્યાં સૌજનોએ તેઓને અતિ ઊંચા નવા ભવનોમાં નિવાસ કરાવ્યો અને અતિ આદરપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો. હે રાજન, શ્રીનગર શહેરના નવાવાસની જે પોળમાં ઉતારો કરાવેલો તે પોળની જગ્યાને અત્યારે પણ લોકો નવાવાસ તરીકે કહે છે. ભગવાન શ્રીહરિ તથા સંતો પાર્ષદો પધાર્યા ત્યારથી શ્રીનગર નિવાસી ભક્તજનો તેઓને બહુ પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય ભોજન વડે નિરંતર તૃપ્ત કરતા હતા. સર્વે ભક્તજનોએ પોતપોતાના ભવનમાં શ્રીહરિની પધરામણી કરાવી ચંદન પુષ્પોના હાર, અમૂલ્ય વસ્ત્રો અને આભૂષણો તથા દ્રવ્ય અર્પણ કરી પૂજન કર્યું. હે રાજન, શ્રી સ્વામિનારાયણ ભગવાને ભક્તિ માર્ગનું પોષણ કરવા સંવત 1866ના શ્રાવણવદી જન્માષ્ટમીને દિવસે બહુ પ્રકારની સામગ્રીથી અમદાવાદના હરિભક્તો પાસે કૃષ્ણ જન્મનો મોટો ઉત્સવ ઉજવાવ્યો અને મોટા ચક્રવર્તી રાજાની જેમ તે ઉત્સવના બીજે દિવસે પારણામાં હજારો બ્રાહ્મણોને ઈચ્છિત ભોજનો જમાડી તૃપ્ત કર્યા તથા તેઓને બહુ પ્રકારની દક્ષિણાઓ આપી રાજી કર્યા. ત્યાર પછી તે નગરને વિશે એકાદશીને દિવસે વિશાળ સભા કરી. તે સભામાં પુરુષો અને સ્ત્રીઓ પોતપોતાના યથાયોગ્ય સ્થાને આવીને બેઠા, તેમજ વર્ણિયો, સંતો, પાર્ષદો અને ગૃહસ્થ ભક્તજનો પણ તે સભામાં મર્યાદા પ્રમાણે બેઠા. શ્રીનગર નિવાસી નથુભટ્ટ વગેરે પુરુષો અને ગંગાબા આદિ સ્ત્રીઓ વગેરે હજારો ભક્તજનો પણ તે સભામાં સુખપૂર્વક બેઠા. તે સમયે શ્રીહરિના આશ્રિત નહીં એવા હજારો નરનારીઓ હાસ્યવિનોદ કરતા કરતા કુતૂહલ જોવાને માટે ત્યાં આવી શ્રીહરિને પ્રણામ કર્યા વિના સભાની ચારે બાજુ ઊભા રહ્યા. હે રાજન, ઊભા રહેલા જનોમાં સેંકડો બ્રાહ્મણો હતા કે જેઓ વેદાંત શાસ્ત્રીઓ હતા, તેમજ ન્યાય અને વ્યાકરણ શાસ્ત્રના પણ વિશારદ હતા, તેમજ ઘણા બધા વિપ્રોતો પૂર્વમીમાંસા, યોગશાસ્ત્ર, કાવ્યાલંકાર અને વૈદિક કર્મકાંડમાં નિપુણ હતા. કેટલાક પંચરાત્ર આદિક તંત્રશાસ્ત્રોમાં અને શ્રીમદ ભાગવતાદિ પુરાણોમાં પણ પ્રવીણ હતા. હે રાજન, આ પ્રમાણે સભામાં આવેલા તે પુરુષો અને સ્ત્રીઓમાં કોઈ કોઈ પોતાની ડોક અને ઊંચી દ્રષ્ટિ રાખીને બેઠા હતા અને કોઈ ઊભા રહ્યા હતા. હે ભૂપતિ, તે સમયે સભાની મધ્યે ઊંચા સિંહાસન પર સ્વયં ભગવાન શ્રીહરિ બિરાજી રહેલા છે અને સભામાં બેઠેલા સમસ્ત સંતો ભક્તો તેમના મુખકમળ સામે એકાગ્ર દ્રષ્ટિથી નિહાળી રહ્યા છે. હે રાજન, અતિશય સ્નેહની સાથે ભગવાન શ્રીહરિના દર્શન કરી રહેલા કેટલાક સંતો, ગૃહસ્થ ભક્તો અને સ્ત્રીઓને શ્રી નારાયણ મુનિની કૃપાથી કોઈ સાધન સંપત્તિ વિના તત્કાળ સમાધિ થઈ. તે હજારો નરનારીઓને સમાધિમાં ભગવાન શ્રીહરિના ગોલોકાદી જુદા જુદા ધામોમાં દર્શન થયા. સમાધિ સ્થિતિને પામેલા હજારો સ્ત્રી પુરુષોના નેત્રો નિર્નિમેષ થયા, તેમજ તેઓ કાષ્ઠ તથા પાષાણની મૂર્તિની જેમ ચેષ્ટારહિત સ્થિર બેઠા રહ્યા અને જે ઊભા હતા તે થાંભલાની જેમ સ્થિરને સ્થિર ઊભા જ રહ્યા. તે સમયે તે સર્વે સમાધિસ્થ જનોની કાંતિ સુવર્ણ અને ચંપાના પુષ્પની જેમ ચળકતી હતી. હે રાજન, સમાધિનિષ્ઠ નરનારીઓને આત્મ સ્વરૂપમાં પ્રાણવૃત્તિનો નિરોધ થયો હોવાથી કોઈ કોઈ બહાર જોતા હોય તેમ તેની નાસાગ્ર વૃત્તિ સ્થિર જણાતી હતી, તો કોઈ કોઈની વૃત્તિ અંતર સન્મુખ થયેલી જણાતી હતી. આવી સમાધિ દશા પામેલા જનોને જોઈને કુતૂહલ જોવા આવેલા સર્વેજનો અતિશય વિસ્મય પામી ગયા. તેમાં કેટલાક ભગવાનનો મહિમા જાણનારા ભક્તો હતા. તે આ શ્રી નારાયણ મુનિનો જ પ્રતાપ છે એમ જાણવા લાગ્યા અને કેટલાક પૂર્વાસી જનોમાં શાસ્ત્રોને જાણનારા બ્રાહ્મણો હતા. તે અસદબુદ્ધિવાળા હોવાથી આવા પ્રકારની સમાધિને જોઈને એક પ્રકારનું કપટ છે એમ માનવા લાગ્યા અને આ તો પોતાના સંપ્રદાયની ખ્યાતિ માટે આ સ્વામિનારાયણીયા કપટથી સમાજને છેતરવા દંભ કરી રહ્યા છે એમ બોલતા હતા. કેટલાક કુમતીજનો સમાધિમાં ગયેલા જનોની પરીક્ષા કરવા લાગ્યા. તેમાંથી કેટલાક નાડીપારખું વૈદ્યો હતા. તે સમાધિમાં ગયેલાના હાથની નાડી પારખી પરીક્ષા કરવા લાગ્યા. કેટલાક સમાધિવાળાના પગ વગેરે અંગો ઉપર બળતો અગ્નિ નાખવા લાગ્યા. વૈદ્યો વારંવાર નાડી તપાસે અને અન્ય જનો શરીર ઉપર બળતો અગ્નિ મૂકે, છતાં નાડી હાથમાં ન આવતા વૈદ્યો અને અગ્નિ મૂકનારાઓ અતિશય વિસ્મય પામી ગયા. હે રાજન, બીજા કેટલાક દુષ્ટજનો હતા. તે સમાધિમાં ગયેલા જનોના અંગને છરી આદિ શસ્ત્રો વડે કાપતા હોવા છતાં તેમને કોઈ ક્ષોભ નહીં થયેલો જોઈને મનમાં ભય પામી અતિશય વિસ્મય પામી ગયા. ત્યારે પોતાના આવા અનૈતિક કૃત્યોથી ભય પામેલા તે દુષ્ટજનો એકબીજા સામે પરસ્પર જોવા લાગ્યા ને મનમાં પોતાને અપરાધી માનવા લાગ્યા અને ભગવાન શ્રીહરિને સાક્ષાત યોગેશ્વર પરમાત્મા માનવા લાગ્યા. પરીક્ષા કરનારા બ્રાહ્મણોએ પોતાના મનમાં ચાલતો અભિપ્રાય અને શંકાઓને શ્રી નારાયણ મુનિને પૂછવા માટે શ્રીહરિની આગળ જ બેઠેલા ભક્ત નથુભટ્ટ વિપ્રને પ્રેરણા કરી. તે ભટ્ટ પણ કુમતી વિપ્રોનો હૃદગત અભિપ્રાય જાણી તેમને નિસંશય કરવા માટે જ યોગેશ્વર પરમાત્મા ભગવાન શ્રી નારાયણ મુનિને પ્રણામ કરી બે હાથ જોડી વિનયથી પૂછવા લાગ્યા કે હે ભગવાન, આ શાસ્ત્રવેત્તા સર્વે વિદ્વાન વિપ્રો સમાધિમાં ગયેલા ભક્તજનોને જોઈ મનમાં અત્યંત વિસ્મય પામ્યા છે, તેથી તેઓ મારા મુખે તમને પ્રશ્નો પૂછી કંઈક જાણવા માગે છે. હે શ્રીહરિ, આ પૃથ્વી ઉપર આજ દિવસ સુધી અનેક પુરુષોએ વેદાંત, ઉપનિષદ વગેરે ગ્રંથોનું નિરંતર શ્રવણ મનન ખૂબ જ કર્યું છે અને કેટલાક નિરંતર અષ્ટાંગ યોગની સાધનાઓ પણ કરે છે, છતાં તે વેદાંતીઓ કે અષ્ટાંગ યોગના અભ્યાસીઓની મધ્યે કોઈ એકને પણ સમાધિ પ્રાપ્ત થઈ હોય તેવું જોવામાં આવ્યું નથી. અરે, આ સ્ત્રી પુરુષો સમાધિમાં ગયા છે તેમ અભ્યાસ કરવા છતાં સમાધિને પામ્યા હોય તેવા કોઈ શ્રીનગરમાં અમોને સાંભળવામાં પણ આવ્યા નથી। હે પરમેશ્વર, આ સભામાં તો આવા અત્યંત હીન જાતિના જન્મેલા જનોને પણ સર્વશ્રેષ્ઠ સમાધિ દશા પ્રાપ્ત થયેલી જોવામાં આવે છે। આ લોકોએ અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યો નથી, વેદાંતાદી ગ્રંથોનો અભ્યાસ કે શ્રવણ કર્યું નથી, છતાં પણ કેવળ આપના દર્શન માત્રથી તેઓને સમાધિ પ્રાપ્ત થયેલી જણાય છે। સર્વે નરનારીઓ સમાધિમાં શું જોતા હશે આ બાબતનું અમને મોટું આશ્ચર્ય થાય છે, તેથી તેમના અનુભવો વિશેની વાત અમને જણાવો। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, કૃપાનિધિ શ્રીહરિ નથુ ભટ્ટનું વચન સાંભળી મંદ મંદ હસવા લાગ્યા અને સંશયગ્રસ્ત તે પૂર્વાસી વિદ્વાન વિપ્રો પ્રત્યે કહેવા લાગ્યા કે હે વિદ્વાન વિપ્રો, તમે જ સમાધિમાં ગયેલા જનોને જગાડીને પૂછી જુઓ કે તેઓએ સમાધિમાં શું જોયું અને શું શું અનુભવ્યું, તે તમને કહેશે। હે રાજન, આ પ્રમાણે શ્રીહરિના વચનો સાંભળી શાસ્ત્રવેત્તા વિદ્વાન બ્રાહ્મણો શ્રી જગદીશને કહેવા લાગ્યા કે હે વિભો, મૃતપ્રાય થઈ ગયેલા આ જનોને અમે જગાડવા સમર્થ નથી। અમે અમારા દુષ્ટ સ્વભાવને વશ થઈ તેઓના અંગને અગ્નિથી બાળ્યા તથા છરી આદિ શસ્ત્રોથી છેદ્યા, આવી ઘણી પીડાઓ આપી, છતાં તે સમાધિમાંથી જાગ્રત થયા નહીં। તેથી અમોને અતિશય આશ્ચર્ય થયું, તેથી તમોને પૂછવા આવ્યા છીએ। હે પ્રભુ, તમે જ તેઓને સમાધિમાંથી જાગ્રત કરો, પછી અમે તેઓને અમારા અનુભવ પ્રમાણે પૂછીશું। હે રાજન, આવા પ્રકારના વિદ્વાન વિપ્રોના વચનો સાંભળી ભગવાન શ્રી નારાયણ મુનિએ સમાધિમાં ગયેલા જનો ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ કરી, તેથી સર્વે જનો સમાધિમાંથી જાગ્રત થયા, ઊભા થઈ શ્રીહરિને પ્રણામ કરી ફરી સભામાં બેઠા। તે સમયે તે સર્વેને શાસ્ત્રવેત્તા વિપ્રો આશ્ચર્યપૂર્વક પૂછવા લાગ્યા કે હે ભક્તજનો, તમે સમાધિમાં જે કાંઈ પણ જોયું હોય તે અમને કહી સંભળાવો। હે રાજન, વિદ્વાન વિપ્રોનું વચન સાંભળી સમાધિમાંથી જાગ્રત થયેલા જનોએ ભગવાન શ્રીહરિની અનુમતિ લઈ પોતે સમાધિમાં જે કાંઈ અનુભવ્યું હતું તે સર્વે વૃત્તાંત સૌ પૃથક પૃથક બ્રાહ્મણોને કહેવા લાગ્યા કે પ્રાકૃત માયાના ગાઢ અંધકારથી પર ચિદાકાશ બ્રહ્મપુર ધામને વિશે આ નારાયણ મુનિના અમે રાધા અને લક્ષ્મીએ સહિત દિવ્ય દર્શન કર્યા। વળી કેટલાક જનો કહેતા હતા કે એક સાથે ઉદય પામેલા 10,000 સૂર્યના તેજપુંજની સમાન અતિશય પ્રકાશમાન શ્વેતદ્વીપ ધામને વિશે પરમેશ્વર એવા આ નારાયણ મુનિને શ્વેત મુક્તોની સાથે બિરાજતા શ્રી વાસુદેવ સ્વરૂપે અમે જોયા। હે રાજન, વળી કેટલાક જનો એમ કહેતા હતા કે અનંત પ્રકારના ઐશ્વર્ય સંપત્તિથી યુક્ત ગોલોકધામને વિશે આ નારાયણ ભગવાનને ગોપ ગોપીઓથી સેવાયેલા રાસમંડળના આભૂષણરૂપ રાધિકેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ સ્વરૂપે અમે જોયા। કેટલાક કહે મહાવૈકુંઠ લોકને વિશે આ નારાયણ મુનિના મહાલક્ષ્મીદેવી વિશ્વકસેન આદિ પાર્ષદોથી યુક્ત સ્વયં શ્રીહરિના અમે ભૂમાપુરુષ રૂપે દર્શન કર્યા। વળી કોઈ કહે અમે તો નારાયણ મુનિના વૈકુંઠ લોકને વિશે લક્ષ્મીએ સહિત નંદ સુનંદ આદિ પાર્ષદોથી સેવાયેલા વિષ્ણુ સ્વરૂપે દર્શન કર્યા। કોઈ કહે સમાધિમાં અમો ક્ષીરસાગરને વિશે શેષશૈયા પર વિરાજમાન અને લક્ષ્મીદેવી જેમના ચરણની નિરંતર સેવા કરી રહ્યા છે એવા યોગેશ્વર સ્વરૂપે અમે આ સાક્ષાત નારાયણ મુનિના દર્શન કર્યા। વળી કેટલાક મનુષ્યો વિદ્વાન બ્રાહ્મણોને કહેતા હતા કે અમે આ નારાયણ મુનિના બદ્રિકાશ્રમને વિશે તપશ્ચર્યા કરી રહેલા ભગવાન શ્રી નરનારાયણ સ્વરૂપે પ્રગટ દર્શન કર્યા। વળી કોઈ કહેતા કે અમે આ નારાયણને સૂર્યમંડળના મધ્યે વિરાજમાન મહાતેજોમય મૂર્તિ એવા હિરણ્યમય પુરુષ સ્વરૂપે પ્રત્યક્ષ જોયા। વળી કોઈ વિદ્વાનો પ્રત્યે કહેતા કે અમે તો આ નારાયણ મુનિને દેદીપ્યમાન અગ્નિમંડળને વિશે યજ્ઞનારાયણ સ્વરૂપે પ્રત્યક્ષ જોયા. હે રાજન, આ પ્રમાણે સમાધિમાં ગયેલા જનો જે જે લોકમાં ગયા હતા તે લોકમાં રહેલા અણીમાદી અનંત પ્રકારના ઐશ્વર્યો તથા અનંત પ્રકારના દિવ્ય વૈભવોનું દર્શન કર્યું હતું તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરતા હતા. તે સમયે શાસ્ત્રવેત્તા વિદ્વાન વિપ્રો તથા પુરાણોના જ્ઞાતા વિપ્રો શાસ્ત્રને નહીં ભણેલા એવા સમાધિમાં ગયેલા મનુષ્યોના મુખેથી શાસ્ત્રમાં કહેલા બ્રહ્મપુર આદિક ધામોનું યથાર્થ વચન સાંભળી પરમ વિસ્મય પામી ગયા. વળી શાસ્ત્રને નહીં ભણેલા અને નહીં સાંભળેલા બાળકો તથા સ્ત્રીઓ પણ સમાધિમાંથી જાગ્યા પછી તેમના મુખેથી શાસ્ત્રોક્ત વર્ણન થતું સાંભળી વિદ્વાન વિપ્રો પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે પુરાણાદિ શાસ્ત્રો નહીં ભણવા અને નહીં સાંભળવા છતાં શાસ્ત્રોક્ત યથાર્થ વર્ણન કરે છે, તેથી તેઓની સમાધિ સાચી છે એમાં હવે કોઈ સંશય નથી. જેમના દર્શન કે દ્રષ્ટિ માત્રથી આવા પ્રકારની આશ્ચર્યકારી સદ્ય સમાધિ પ્રાપ્ત થઈ જાય તેમનાથી બીજો સાક્ષાત પરમેશ્વર કોણ હોઈ શકે? આજ સાક્ષાત પરમેશ્વર છે એ નક્કી છે, જે પ્રયત્ન વિના આ સમાધિવાળા જનોના નાડીપ્રાણનું આકર્ષણ કરી શકે તે અખિલ વિશ્વજન સમુદાયના નાડીપ્રાણનું આકર્ષણ ન કરી શકે એમ કોણ કહેશે? કરી જ શકે છે. માટે આ નારાયણ મુનિ છે તે જ સાક્ષાત પ્રત્યક્ષ પરમેશ્વર છે, તેમાં કોઈ સંશય રહ્યો નથી. આ સાક્ષાત પરમેશ્વર શ્રીહરિનો આશ્રય કરવાથી જ આપણું આત્યંતિક કલ્યાણ થશે, પરંતુ બીજા સાધનોથી નહીં એ નક્કી માનો. હે રાજન, આ પ્રમાણે બરાબર નક્કી કરીને સર્વે વિદ્વાન વિપ્રો મહાપ્રભો ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી તેમનું શરણ સ્વીકારવાની ઈચ્છાથી પોતાના પૂર્વે કરેલા દુષ્કર્મોનો વિચાર કરવા લાગ્યા. પૂર્વે ધન પ્રાપ્તિના હેતુથી લોકોને છેતરવા માટે દંભ્યયુક્ત ભક્તિનું આચરણ કરવા પૂર્વક જે જે દુષ્કર્મો કર્યા હતા તે સર્વેનું મનમાં સ્મરણ કરી વિદ્વાનો પશ્ચાતાપ કરવા લાગ્યા. માત્ર ધર્માભાસથી જે જે પાપકર્મો કર્યા હતા તે સર્વેનું સ્મરણ થઈ આવતા બ્રાહ્મણોના આંખમાં આંસુઓ આવ્યા. કામે કરી પરસ્ત્રીના સંગ કર્યા હતા, ક્રોધથી નિર્દોષોને તાડન કર્યું હતું, ગર્વથી સત્પુરુષોની અવગણના કરી હતી, ઈર્ષ્યાથી સ્વજનોનો પણ દ્રોહ કર્યો હતો અને લોભને કારણે જે કંજુસાઈ તથા હલકાઈ કરી હતી તે સર્વે પાપોનું અંતરમાં સ્મરણ થઈ આવવાથી મૂર્છિત જેવા થઈ ગયા. હે રાજન, આ પ્રમાણે વિદ્વાન વિપ્રોએ બહુ જ અનુતાપ કર્યો. તે અગ્નિથી તેમના પાપના સઘળા પુંજ બળીને ભસ્મીભૂત થયા અને ભગવાન શ્રીહરિના દર્શન તથા મહાત્મ્યથી તેમના અંતર અતિશય નિર્મળ થયા. તેથી વિદ્વાનોએ શ્રીહરિને સાક્ષાત પરમેશ્વર જાણી પોતાના મનને શ્રીહરિને વિશે ધારવા ખૂબ જ પ્રયત્ન કર્યો, છતાં સફળ થયા નહીં. ત્યારે શ્રી નારાયણ મુનિને શરણે ગયા. તેમના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હાથ જોડી વિદ્વાનો કહેવા લાગ્યા કે હે સ્વામીન, અમે સર્વે આજથી તમારા છીએ. અમારા સૌનું જન્મ મરણરૂપ ઘોર સંસ્કૃતિથી રક્ષણ કરો. આ પ્રમાણે કહી તે સર્વે વિદ્વાન બ્રાહ્મણોએ નવીન વસ્ત્રો, કડા આદિ આભૂષણો, ચંદન, ચોખા, પુષ્પના હાર, ધૂપ અને દીપ આદિ અનંત પદાર્થોથી ભગવાન શ્રી નારાયણ મુનિનું આદર સાથે પૂજન કર્યું અને કપૂરથી આરતી ઉતારતાની સાથે તાલિકાનો ધ્વનિ કરતા ઉચ્ચ સ્વરે આરતીનું પદ ગાવા લાગ્યા. હે દેવ, તમારો જય થાવો, જય થાવો. હે મંગલમૂર્તિ, આપનો સર્વત્ર હંમેશા વિજય થાવો, વિજય થાવો. હે નારાયણ, હે પુરુષોત્તમ, હે પોતાના ભક્તજનોની ઈચ્છા પૂરી કરનારા, આપનો વિજય સર્વત્ર સદાય થતો રહે. આપ પ્રકૃતિરૂપ મૂળ માયાના ગાઢ અંધકારથી પર દેશકાળના પરિણામે રહિત અતિશય વિસ્તરેલા મહાતેજોમય બ્રહ્મપુર ધામને વિશે રાધા અને રમાઈ સહિત સદાય નિવાસ કરીને રહો છો, તેમજ મહાશ્વેતદ્વીપ રૂપ અને 10,000 સૂર્યના તેજની સમાન અતિશય પ્રકાશિત એવા અમૃતધામને વિશે શ્વેત મુક્તો દ્વારા સદાય સ્તુતિ કરાતા આપ ત્યાં સદાય બિરાજમાન છો એવા હે દેવ આપનો જય થાવો, જય થાવો. વળી હે દેવ, લક્ષ્મીજીની રુચિને પોષવા આપે રચેલા અતિશય વિશાળ તથા કાળમાયાના ભયે રહિત વૈકુંઠ નામના ધામને વિશે લક્ષ્મીજીની સાથે વિષ્ણુ સ્વરૂપે આપ સદાય નિવાસ કરીને રહો છો, તેમજ ચાતુર્માસના સમયમાં આપ ક્ષીરસાગરને વિશે અતિશય વિશાળ અને કોમળ શૈયાને વિશે યોગેશ્વર સ્વરૂપે શયન કરી યોગ નિદ્રાનો સ્વીકાર કરો છો, ત્યારે લક્ષ્મીજી આપના ચરણની ચંપી કરતા હોય છે એવા હે દેવ આપનો સદાય જય થાવો, જય થાવો. વળી હે દેવ, સૂર્યમંડળના તેજના મધ્યે હિરણ્યમય પુરુષરૂપે આપ જ બિરાજો છો, તેવી જ રીતે પ્રકાશિત દક્ષિણાગ્નિ, આવાહની અગ્નિ અને ગાર્હપત્યાગ્નિ આ ત્રણ અગ્નિના મધ્યભાગને વિશે અનેક પ્રકારના યજ્ઞોના પતિ એવા યજ્ઞનારાયણ સ્વરૂપે પણ તમે જ બિરાજો છો, તેમજ બદ્રિકાશ્રમ ધામને વિશે વિરાજમાન અને પાપના પુંજને બાળી નાખનારું નામ ધારણ કરનાર તથા તપ કરી ભરતખંડના નિવાસી પોતાના ભક્તજનોને અતિશય સુખ આપનાર એવા શ્રી નરનારાયણ સ્વરૂપે પણ તમે જ બિરાજો છો એવા હે દેવ આપનો સદાય જય થાવો, જય થાવો. હે દેવ, પોતાના ભક્તજનોના અંતરમાંથી કામક્રોધાદિ કલયુગના દોષોનું તમે નિવારણ કરો છો. રાધાના સંગે વિહાર કરનારા, મુરલીનો સુંદર નાદ કરનારા, ગોલોકાધિપતિ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ પણ તમે જ છો, તેમજ મહાવૈકુંઠ નામના અવ્યાકૃત ધામને વિશે પોતાના ભક્તજનોને સુખ આપનારા અને અખિલ વિશ્વનું રક્ષણ કરનારા તથા મહાલક્ષ્મીએ સહિત ભૂમાપુરુષ સ્વરૂપે પણ આપ જ બિરાજો છો એવા હે દેવ આપનો સદાય જય થાવો, જય થાવો. હે યોગેશ્વર, સકલ જીવ પ્રાણી માત્રના અંતર્યામી આત્મા સ્વરૂપે એક તમે જ બિરાજો છો અને પોતાને શરણે આવનારા જનોના કાળમાયાદિકના ભયને હરનારા તથા પ્રાણધારી જનોને આત્યંતિક કલ્યાણનું પ્રદાન કરનારા પણ એક તમે જ છો. તેથી હે હરિ, એક તમારા ચરણકમળનો જ અમે પાકો આશ્રય કરીએ છીએ. તમો અમને માયાના બંધનમાંથી મુક્ત કરો અને અમારી દુર્મતિને દૂર કરો એવા હે દેવ આપનો સદાય જય થાવો, જય થાવો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે વિદ્વાન વિપ્રોએ આરતીનું ગાન કરતા કરતા ભગવાન શ્રીહરિની આરતી કરી મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી પછી ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે હે ભગવાન શ્રીહરિ, અમારું સંસ્કૃતિ થકી રક્ષણ કરજો. તેમની પ્રાર્થનાના શબ્દો સાંભળી સંતોના પતિ ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને વિદ્વાન વિપ્રોને આશ્વાસન આપી અભય વરદાન આપ્યું. તેથી ભૂદેવો અંતરમાં સુખનો અનુભવ કરવા લાગ્યા. પછી ભગવાન શ્રીહરિની આજ્ઞાથી સર્વે વિદ્વાન વિપ્રો સભામાં બેઠા અને પોતાની જાતને અને જીવનને ધન્ય માનવા લાગ્યા. શ્રીહરિ વિદ્વાન બ્રાહ્મણો પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભૂદેવો, આજ દિવસથી આરંભે તમે સૌ અમારા થયા, તેથી તમારે કોઈએ હવેથી જન્મ મરણરૂપ સંસ્કૃતિના ત્રાસનો ભય રાખવો નહીં. માત્ર પોતપોતાના ધર્મમાં રહીને તમે દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મનું અનુષ્ઠાન કરતા કરતા ભગવાન શ્રીકૃષ્ણની અતિ આદરપૂર્વક ગાઢ પ્રેમથી ઉપાસના કરતા રહેજો. દેહના અંતે ગોલોકધામને પામશો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું તેને સાંભળી સર્વે શાસ્ત્રવેત્તા વિપ્રો શ્રીહરિને જ સાક્ષાત શ્રીકૃષ્ણ પરમાત્મા પુરુષોત્તમ જાણી વિનયથી કહેવા લાગ્યા કે હે નારાયણ, હે હરિ, હે સ્વામીન, હે મુમુક્ષુજનોના એક પરમ આશ્રયરૂપ, આજે અમને અમારા મનુષ્ય જન્મની સફળતા પ્રાપ્ત થઈ છે. વેદ, શાસ્ત્રો અને પુરાણોની વિશે જે સર્વનિયંતા પરમેશ્વરનું વર્ણન આવે છે, તે જ પરમેશ્વર અત્યારે અહીં પ્રત્યક્ષ સ્વરૂપે તમે જ બિરાજો છો, આવો નિસંશય નિશ્ચય અમને અમારા અંતરમાં થયો છે. હે ભગવાન, અમે હવે કર્મબંધનમાંથી મુક્ત થયા, તેથી આજથી અત્યંત કૃતાર્થ થયા છીએ. સર્વે શાસ્ત્રો સર્વથકી પર પુરુષોત્તમપણે જે વર્ણન કરે છે તે તમને જ વર્ણવે છે, એવો અમે આજથી નિશ્ચય કર્યો છે. શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર, મહાવૈકુંઠલોક, બદ્રિકાશ્રમ, ક્ષીરસાગર, અગ્નિ અને સૂર્યમંડળમાં વિરાજમાન ઈશ્વરના સ્વરૂપોને અમે તમારો નિશ્ચય નહોતો થયો ત્યારે જુદા જુદા માનતા હતા, અને અમુક ધામના ઈશ્વર સત્ય છે અને અમુક ધામના ઈશ્વર સત્ય નથી, આવા બહુ પ્રકારના વાદવિવાદો અમે વિદ્વાન પંડિતો સાથે કર્યા છે. પરંતુ અત્યારે આ સમાધિમાં જઈ જોઈ આવેલા જનોના વચનો સાંભળી તમને જ એક સર્વસ્વરૂપોને ધારણ કરનારા સર્વ કારણના કારણ એક પરમેશ્વર છો એમ અમે જાણીએ છીએ. હે સ્વામિનારાયણ, હે વિભો, અમે આજથી તમે જે શ્રીકૃષ્ણની ભક્તિ કરવા કહ્યું તે શ્રીકૃષ્ણ નામધારી આપની જ નવ પ્રકારની ભક્તિ કરીશું. વળી હે પ્રભુ, તમે દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મ કરવાનું જે કહ્યું તેના વિષયમાં જરા અમને પૂછવાનું છે, તે તમે સાંભળો. આજથી અમે આપના ચરણકમળના અનન્ય આશ્રયથી કૃતાર્થ થયા છીએ, તેથી દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મ કરવાનું શું પ્રયોજન છે? કારણ કે હે વિભુ સ્વરૂપ પરમાત્મા, પ્રયોજન વિનાના તે કર્મકાંડના અનુષ્ઠાનથી ઉત્પન્ન થતા શરીરના વૃથા ક્લેશને અમે હવે છોડવા માંગીએ છીએ, કારણ કે અમારા અંતરમાં સ્વર્ગાદી લોકના નાશવંત અને તુચ્છ સુખની જરા સરખી પણ ઈચ્છા રહી નથી. તેથી હે પ્રભુ, અમે આ નિર્ધાર કરેલો કર્મત્યાગનો વિચાર યોગ્ય છે કે નહીં, આ પ્રશ્ન અમો તમને પૂછીએ છીએ, તેનો યથાર્થ ઉત્તર અમને કહો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, વિદ્વાન વિપ્રોએ જ્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને અતિશય પ્રસન્ન થઈને તેમની પ્રશંસા કરી અને તેમને મનોહર વાણીથી કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે વિપ્રો, તમને ધન્ય છે, તમે તમારી ભણેલી વિદ્યાને સફળ કરી છે, કારણ કે ભક્તિરહિત વિદ્વાન પુરુષોને માટે શાસ્ત્રો કેવળ ભારરૂપ છે, તેથી તેને કાંઈ જ ફળ નથી. માટે શાસ્ત્રાધ્યયન કરી જે જાણી લેવું જોઈએ તે તમે આજે જાણ્યું છે. જે કાંઈ પ્રાપ્ત કરવાનું હોય તેની તમને પ્રાપ્તિ થઈ ગઈ છે એમ તમે નક્કી જાણો. હે વિદ્વાનો, વેદોક્ત દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મરૂપ સ્વધર્મનો ત્યાગ કરવાનું જે તમે કહો છો તે અમારા સિદ્ધાંતમાં નથી. તેથી જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી મારા આશ્રિત ભક્તજનોએ આળસ પ્રમાદનો ત્યાગ કરી વર્ણાશ્રમને ઉચિત પોતપોતાના ધર્મનું યથાર્થ પાલન કરવું અતિ જરૂરી છે. બુદ્ધિમાન એવા ડાહ્યા મારા આશ્રિતે જાણી જોઈને પોતાના વર્ણાશ્રમના ધર્મરૂપ સ્નાન સંધ્યાદિ વૈદિક નિત્યકર્મનો ક્યારેય ત્યાગ ન કરવો. પરંતુ સમાધિદશા જેવી પરતંત્ર સ્થિતિ પ્રાપ્ત થશે ત્યારે કર્મ સ્વયં તેનો ત્યાગ કરી દેશે. માટે દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી કર્મ છોડાય જ નહીં. હે વિદ્વાન ભક્તો, સ્વતંત્રપણે સમાધિમાં જતા હોય તેવી મુક્ત સ્થિતિને પામેલા પુરુષો પણ પોતાના ધર્માચરણની ક્રિયા છોડી શકે નહીં, તો પછી મુમુક્ષુ ભક્તજનો મૂઢ માણસની જેમ કર્મનો કેવી રીતે ત્યાગ કરી શકે? જે પુરુષો ભક્તિ અને જ્ઞાનના મહિમાનો ઓથ લઈ બુદ્ધિપૂર્વક ધર્માચરણનો ત્યાગ કરે છે, તે પુરુષો ભક્તિ અને જ્ઞાન બંને થકી નિશ્ચય ભ્રષ્ટ થાય છે અને અંતે નરકને પામે છે. હે વિપ્રો, આ સમસ્ત ધર્મનો વિસ્તાર તમારે સ્વસ્વબુદ્ધિથી સ્કંદપુરાણ અંતર્ગત રહેલા શ્રી વાસુદેવ મહાત્મ્ય થકી અવશ્ય જાણી લેવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિના આવા ઉત્તમ વચનો સાંભળીને વિદ્વાન વિપ્રોએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યું કે તમે જેમ કહેશો તેમ જ અમે સર્વે કરીશું. આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ શ્રીનગરમાં સમાધિ પ્રકરણ દ્વારા પોતાના પ્રગટ પ્રતાપનું અલૌકિક દર્શન કરાવ્યું. આ રીતે ભગવાન શ્રીહરિ પ્રતિદિન સભામાં પધારતા ભક્તજનોને સદ્ધર્મનો ઉપદેશ કરતા, તેથી યુથે યુથ મળી હજારો મનુષ્યો દરરોજ શ્રીહરિનો આશ્રય કરી સત્સંગી થતા હતા. હે રાજન, ભગવાન શ્રીહરિ ભક્તજનોને આનંદ ઉપજાવી ભક્તિ ધર્મનું પોષણ કરતા કરતા શ્રીનગર શહેરમાં પ્રબોધિની એકાદશીના ઉત્સવ પર્યંત નિવાસ કરીને રહ્યા. હે નરેન્દ્ર, ધર્મનંદન ભગવાન શ્રીહરિ સર્વે શ્રીનગર નિવાસી ભક્તજનોને સંતોષ પમાડી અને ત્યાં ધર્મમર્યાદાનું સ્થાપન કરી ગુજરાતની રાજધાની શ્રીનગરથી વિદાય થયા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ શ્રીનગર શહેરને વિશે પોતાનો ભગવાનપણાનો પ્રતાપ જણાવી મોટા મોટા વિદ્વાન વિપ્રોને પોતાનો આશ્રય કરાવ્યાનું નિરૂપણ કર્યું. એ નામે 44મો અધ્યાય પૂર્ણ થયો.